શ્રી બ્રહ્મ પુરાણ અધ્યાય 26 અવંતીના મહારાજ ઇન્દ્રધૂમને પુરુષોત્તમ ક્ષેત્રમાં જવું તથા ત્યાંની ઇન્દ્ર નીલમય પ્રતિમા ગુપ્ત થવાની કથા બ્રહ્માજી કહે છે. પ્રાચીન સતયુગની વાત છે. ઇન્દ્રધૂમ નામે વિખ્યાત એક રાજા હતા. જે ઇન્દ્ર જેવા પરાક્રમી હતા એ સત્યવાદી પવિત્ર દક્ષ સર્વશાસ્ત્રના વિશારદ રૂપવાન સૌભાગ્યશાળી શુરવીર દાની ઉપભોગમાં સમર્થ પ્રિય વચન બોલનારા સમસ્ત યજ્ઞોનો અનુષ્ઠાન કરનારા બ્રાહ્મણ ભક્ત સત્ય પ્રતિજ્ઞ ધનુર્વેદ અને વેદશાસ્ત્રમાં નિપુણ વિદ્વાન અને પૂર્ણિમાના ચંદ્રની જેમ સગળા સ્ત્રી પુરુષોના પ્રેમ પાત્ર હતા. સૂર્યની જેમ તેમને સામે જોવું અઘરું હતું. એ શત્રુ સમુદાયને માટે ભયંકર વિષ્ણુ ભક્ત સત્વગુણ સંપન્ન ક્રોધને વશ રાખનારા જીતેન્દ્રિય અધ્યાત્મ વિદ્યાના પ્રેમી મુમુક્ષુ અને ધર્મપરાયણ હતા. આ પ્રમાણે તે સર્વગુણ સંપન્ન રાજા ઇન્દ્રધૂમ્ન સમગ્ર પૃથ્વીનું પાલન કરતા હતા. એકવાર તેમના મનમાં ભગવાન શ્રી હરિની આરાધનાનો વિચાર ઉત્પન્ન થયો. એ વિચારવા લાગ્યા, હું ક્યાં ક્ષેત્રમાં, ક્યાં તીર્થમાં, કઈ નદીના તટ પર અથવા ક્યાં આશ્રમમાં દેવાધિદેવ ભગવાન જનાર્દનની આરાધના કરું. આવી ચિંતામાં તેમણે મનમાં જ સમસ્ત પૃથ્વી પર દ્રષ્ટિપાત કર્યું. સમસ્ત તીર્થો, ક્ષેત્રો અને નગર તરફ જોયું, પરંતુ બધાને છોડીને વિશ્વવિખ્યાત મોક્ષપ્રદ પુરુષોત્તમ ક્ષેત્રમાં ગયા. ત્યાં તેમણે બહુ ઊંચું મંદિર બનાવડાવીને તેમાં બલરામ, શ્રીકૃષ્ણ અને સુભદ્રાની સ્થાપના કરી તથા વિધિપૂર્વક સ્નાન, દાન, તપ, હોમ અને દેવ દર્શન રૂપી પંચતીર્થોનું અનુષ્ઠાન કરીને દરરોજ ભક્તિપૂર્વક શ્રી પુરુષોત્તમની આરાધના કરી અને તેમની કૃપાથી મોક્ષ પ્રાપ્ત કર્યો. મુનિઓએ પૂછ્યું, સુરશ્રેષ્ઠ, રાજા ઇન્દ્રધૂમ્ન મુક્તિદાયક પુરુષોત્તમ ક્ષેત્રમાં શા માટે ગયા? અને ત્યાં જઈને તેમણે તે ત્રિભુવન વિખ્યાત પ્રાસાદ એટલે કે મંદિર કઈ રીતે બનાવડાવ્યું? હે પ્રજાપતિ, તેમણે શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાની સ્થાપના કેવી રીતે કરી? આ બધી વાતો વિસ્તારપૂર્વક જણાવવાની કૃપા કરો. બ્રહ્માજી બોલ્યા, હે દ્વિજવરો, તમે સૌ જે પ્રાચીન વૃતાંત પૂછી રહ્યા છો તે સર્વ પાપોને દૂર કરનારું, પવિત્ર, ભોગ અને મોક્ષ આપનારું તથા શુભ છે. હું આ પ્રશ્ન માટે તમને સાધુવાદ આપું છું. તમે જીતેન્દ્રિય તથા શુદ્ધ ચિત્તે થઈને સાંભળો. હું સતયુગના રાજા ઇન્દ્રધૂમ્નનું ચરિત્ર કહું છું. આ પૃથ્વી પર માલવામાં અવંતી એટલે કે ઉજ્જૈન નામની નગરી વિખ્યાત છે. તે જ રાજા ઇન્દ્રધૂમ્નની રાજધાની હતી. અવંતી આ પૃથ્વીના મુગટ જેવી હતી. ત્યાંના લોકો નિરોગી અને તંદુરસ્ત હતા. તે નગરીનો કોટ અને દ્વાર દૃઢ હતા. દ્વાર પર મજબૂત કમાડ અને સુદૃઢ યંત્રો મૂકેલા હતા. નગરની ચારે બાજુ ખાઈઓ બનાવેલી હતી. નગરમાં ઘણા વેપારીઓ વસતા હતા. વિવિધ પ્રકારના પદાર્થોની લેવેચ ચાલતી હતી. રથ ચાલી શકે તેવા રસ્તા અને બજાર સુંદર હતા. ચાર રસ્તા પરથી ચારે બાજુ જવા માટે સારી રીતે રસ્તાઓના વિભાગ કરેલા હતા. અનેક ઘર અને ગોપુર બનેલા હતા. અનેક ગલીઓ તે નગરની શોભા વધારતી હતી. રાજહંસો જેવા શ્વેત અને મનોહર પ્રાસાદ લાખોની સંખ્યામાં હતા, જે તે પુરીની શ્રી વૃદ્ધિ કરી રહ્યા હતા. અનેક યજ્ઞ સંબંધી ઉત્સવોના કારણે તે નગરમાં આનંદનું વાતાવરણ હતું. ગીતવાદ્યોનો ધ્વનિ ગુંજી રહ્યો હતો. જાત જાતની ધજા અને પતાકાઓથી તે પૂરી સુશોભિત હતી. હાથી, ઘોડા, રથ અને પાયદળ સૈન્ય બધી બાજુ ગોઠવાયેલું હતું. અનેક જનપદોના લોકો ત્યાં વસેલા હતા. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર તથા વિદ્વાનોથી તે નગરી સુશોભિત હતી. ત્યાં મલિન, મૂર્ખ, નિર્ધન, રોગી, અંગહીન તથા જુગારી મનુષ્યનો અભાવ હતો. ત્યાંના સ્ત્રી પુરુષ સદા પ્રસન્નચિત્ત રહેતા હતા. તેઓ વિવિધ રત્નોના દાતા તથા સર્વ પ્રકારની સંપત્તિઓનો ભોગ કરતા હતા. ત્યાંની કુળવતી સ્ત્રીઓ સર્વગુણોમાં આચાર્ય હતી. તેઓ પતિવ્રતા, સૌભાગ્યશાળી તથા સર્વગુણ સંપન્ન હતી. તે નગરમાં અનેક મનોરમ ઉદ્યાન, જાત જાતના પુષ્પોથી સુશોભિત દિવ્ય દેવ મંદિરો, સાગ, તાડ, તમાલ, બકુલ, નાગ કેસર, પીપળ, કરેણ, ચંદન, અગરુ, ચંપો તથા અન્ય મનોહર વૃક્ષ, લતા, ગુલ્મ વગેરે શોભી રહ્યા હતા. ત્યાં અનેક જળાશયો હતા. અવંતીપુરીમાં ત્રિનેત્રધારી ભગવાન શિવ મહાકાલ નામે પ્રસિદ્ધ થઈને રહે છે. એ સમસ્ત કામનાઓને પૂર્ણ કરનારા છે. ત્યાં એક શિવકુંડ છે જે સર્વ પાપોનો નાશ કરનારો છે. તેમાં વિધિપૂર્વક સ્નાન કરીને દેવતાઓ, ઋષિઓ અને પિતૃઓનું તર્પણ કરવું જોઈએ. પછી શિવાલયમાં જઈને ભગવાન શિવની 3 પ્રદક્ષિણા કરવી, ત્યાર પછી સ્નાન, પુષ્પ, ગંધ, ધૂપ અને દીપ વગેરે દ્વારા ભક્તિપૂર્વક મહાકાલનું વિધિવત પૂજન કરવું. આ પ્રમાણે કરનાર મનુષ્ય 1000 અશ્વમેઘ યજ્ઞોનું ફળ પામે છે. સર્વ પાપોથી મુક્ત થઈને સમસ્ત કામનાઓ પૂર્ણ કરનારા વિમાનો દ્વારા ભગવાન શિવના ધામમાં જાય છે. અવંતીમાં ક્ષિપ્રા નામે પ્રસિદ્ધ નદી છે. તેમાં વિધિપૂર્વક સ્નાન કરીને દેવતા અને પિતૃનું તર્પણ કરવાથી મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈ જાય છે અને શ્રેષ્ઠ વિમાનમાં આરૂઢ થઈને સ્વર્ગલોકમાં વિવિધ પ્રકારના ભોગ ભોગવે છે. ત્યાં જ દેવાધિદેવ ભગવાન જનાર્દન પણ નિવાસ કરે છે, જે ગોવિંદ સ્વામીના નામે પ્રસિદ્ધ છે. એ ભોગ અને મોક્ષ પ્રદાન કરનારા છે. તેમના દર્શન કરીને મનુષ્ય પોતાની 21 પેઢીઓને મુક્ત કરી દે છે. તેમના સિવાય ત્યાં વિક્રમ સ્વામીના નામથી પણ ભગવાન વિષ્ણુનો નિવાસ છે. સ્ત્રી અથવા પુરુષ કોઈ પણ તેમના દર્શન કરીને પૂર્વોક્ત ફળ પ્રાપ્ત કરે છે. ત્યાં ઇન્દ્ર વગેરે દેવતાઓ અને સમસ્ત કામનાઓ પૂર્ણ કરનારી દેવીઓ પણ નિવાસ કરે છે. તે બધાની ભક્તિપૂર્વક પૂજા અને પ્રણામ કરીને મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈને સ્વર્ગમાં જાય છે. આ પ્રમાણે રાજાઓમાં શ્રેષ્ઠ ઇન્દ્રધુમ્ન દ્વારા પાલિત્ય રમણીય પુરી ઇન્દ્રની અમરાવતીની જેમ નિત્ય આનંદથી પરિપૂર્ણ રહેતી હતી. ત્યાં દિવસ રાત ઇતિહાસ પુરાણ, વિવિધ પ્રકારના શાસ્ત્ર તથા કાવ્ય ચર્ચા સાંભળવામાં આવતી હતી. આ પ્રમાણે તે ઉજ્જૈનપુરી સર્વ ગુણોથી સંપન્ન છે. જ્યાં પૂર્વકાલમાં રાજા ઇન્દ્રધુમ્ન થયા હતા, તે નગરીમાં પોતાના ઉત્તમ રાજ્યનો ઉપભોગ કરતા રહીને રાજા ઇન્દ્રધુમ્ન ઔરસ પુત્રોની જેમ પ્રજાનું પાલન કરતા હતા. તેઓ સત્યવાદી, પરમ બુદ્ધિમાન, સુરવીર, સમસ્ત ગુણોના ભંડાર, મૂર્તિમાન, ધર્માત્મા તથા સંપૂર્ણ શસ્ત્રધારીઓમાં શ્રેષ્ઠ હતા. તેમનામાં સત્ય, શીલ અને ઇન્દ્રિય સંયમના ગુણ હતા. દાન, યજ્ઞ અને તપસ્યામાં તેમની બરાબરી કરનાર બીજો કોઈ રાજા ન હતો. તેઓ પોતાના પ્રત્યેક યજ્ઞમાં શ્રેષ્ઠ બ્રાહ્મણોને સોનું, રત્ન, મોતી, હાથી અને ઘોડા દાનમાં આપતા હતા. તેમની પાસે સારા સારા હાથી, ઘોડા, રથ, મૃગચર્મ, વસ્ત્ર, રત્ન અને ધન ધાન્યનો અંત થતો ન હતો. આ પ્રમાણે સમસ્ત વૈભવયુક્ત અને સંપૂર્ણ ગુણોથી અલંકૃત રાજા ઇન્દ્રધુમ્ન નિષ્કંટક રાજ્યનો ઉપભોગ કરતા હતા. એકવાર તેમના મનમાં એવો વિચાર આવ્યો કે હું ભોગ અને મોક્ષ પ્રદાન કરનારા સર્વ યોગેશ્વર શ્રી હરિની આરાધના કઈ રીતે કરું. તેમણે સમસ્ત શાસ્ત્ર, તંત્ર, આગમ, ઇતિહાસ, પુરાણ, વેદાંગ, ધર્મશાસ્ત્ર, ઋષિઓએ જણાવેલા નિયમ તથા સગળા વિદ્યા સ્થાનોનો વિચાર કર્યો. યત્નપૂર્વક ગુરુજનોની સેવા કરી અને વેદોના પારગામી બ્રાહ્મણોનો સત્સંગ કર્યો. પછી ઇન્દ્રિયોનો સંયમ કરીને મોક્ષની ઈચ્છાથી વિચાર કર્યો. દેવાધિદેવ સનાતન પુરુષ પિતાંબર ધારી ચતુર્ભુજ શંખ ચક્ર ગદાધર વનમાલાથી વિભૂષિત કમળ નયન શ્રી વત્સથી શોભતા અને મુગટ આદિ આભૂષણોથી અલંકૃત શ્રી હરિની આરાધના કઈ રીતે કરું. આમ વિચારીને બહુ મોટી સેના સહિત પુરોહિત અને સેવકોની સાથે ઉજ્જૈનથી બહાર નીકળ્યા. તેમની પાછળ રથારૂઢ સૈનિક હથિયાર હાથમાં લઈને નીકળ્યા. તેમના રથ વિમાન જેવા જણાતા હતા. તેમના પર ધજા પતાકાઓ ફરકી રહી હતી. રથિયોની પાછળ ગજયુદ્ધની વિદ્યામાં નિપુણ અસંખ્ય પાયદળ પણ હતું, જેના હાથમાં ધનુષ્ય, પ્રાસ અને ખડગ શોભી રહ્યા હતા. ઇન્દ્રધુમ્ન બધા પ્રકારના અસ્ત્ર શસ્ત્રો ચલાવવામાં કુશળ, સુરવીર તથા સર્વદા સંગ્રામની અભિલાષા રાખનારા હતા. અંતઃપુરની બધી સ્ત્રીઓ પણ તેમની સાથે ચાલી. રાજાના નેત્ર કમળદળ જેવા વિશાળ હતા અને શસ્ત્રધારી સૈનિકો તેમને ચારે બાજુ ઘેરીને ચાલતા હતા. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યોએ પણ રાજાનું અનુસરણ કર્યું. અનેક નગરોના વેપારીઓએ પણ ધન, રત્ન, સુવર્ણ, સ્ત્રી તથા અન્ય ઉપકરણો સાથે પ્રસ્થાન કર્યું. અસ્ત્ર, શસ્ત્ર, તાંબુલ, તૃણ, કાષ્ટ, તેલ, વસ્ત્ર, ફળ અને પાન વગેરેનો વેપાર કરનારા લોકો પોતાની દુકાનો સાથે લઈને રાજાની પાછળ જવા લાગ્યા. મંગલ પાઠ કરનારા, પુરાણોનો અર્થ કરવામાં પ્રવીણ, કથાવાચક, કાવ્યના રચયિતા, કવિ, વિશ્વતારનારા, ગરુડ વિદ્યાના જાણકાર, રત્નોના પરીક્ષક, ગજ ચિકિત્સક, મનુષ્ય ચિકિત્સક, વૃક્ષ ચિકિત્સક, ગૌ ચિકિત્સક તથા સમસ્ત પૂર્વાસી રાજાની પાછળ પાછળ ચાલવા લાગ્યા. જેમ બીજા ગામમાં જઈ રહેલા પિતાની પાછળ પુત્રો પણ ઉત્સાહથી જવા લાગે છે, તે જ પ્રમાણે સમસ્ત પૂર્વાસીઓએ પણ રાજા ઇન્દ્રધૂમનું અનુસરણ કર્યું. આ પ્રમાણે હાથી, ઘોડા, રથ અને પાયદળ સહિત મોટા જનસમુદાય સાથે ધીરે ધીરે યાત્રા કરી રહેલા મહારાજ ઇન્દ્રધૂમન દક્ષિણ સમુદ્રના તટે પહોંચ્યા. ત્યાં તેમણે રમણીય સમુદ્રના દર્શન કર્યા, જે લાખો ઊંચા તરંગોથી વ્યાપ્ત હોવાના કારણે નૃત્ય કરતો હોય એમ લાગતું હતું. એમાં વિવિધ પ્રકારના રત્નો અને જાત જાતના પ્રાણી ભરેલા હતા. તેમાં બહુ ઊંચો અવાજ થઈ રહ્યો હતો. તે અગાધ સમુદ્ર અત્યંત ભયંકર, અપાર તથા મેઘ જેવો શામ દેખાતો હતો. તેમાં જ ભગવાન શ્રી હરિનું શયન સ્થાન છે. ખારા પાણીથી ભરેલો તે નદીઓનો સ્વામી સિંધુ પરમ પવિત્ર, સર્વ પાપોને દૂર કરનારો તથા સંપૂર્ણ મનોવાંછિત ફળો આપનારો છે. આવા સમુદ્રને જોઈને રાજાઓમાં શ્રેષ્ઠ ઇન્દ્રદ્યુમ્નને ભારે આશ્ચર્ય થયું. તેમણે સમુદ્રના તટ પર પહોંચીને એક મનોહર પ્રદેશમાં, જે સર્વગુણ સંપન્ન અને પવિત્ર હતો, પ્રવેશ કર્યો. મુનિઓએ પૂછ્યું, હે બ્રહ્મન, ભગવાન વિષ્ણુના તે પરમ પવિત્ર પુરુષોત્તમ ક્ષેત્રમાં પહેલા શું ભગવાનની કોઈ પ્રતિમા ન હતી કે જેથી રાજાએ સેના અને સવારીઓ સાથે ત્યાં જઈને શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાજીની સ્થાપના કરી? બ્રહ્માજી બોલ્યા, હે મહર્ષિઓ, આ સંદર્ભમાં સર્વ પાપોને નાશ કરનારી પ્રાચીન કથા સાંભળો, હું તે સંક્ષેપમાં કહીશ. એકવાર ભગવાન વાસુદેવને પ્રણામ કરીને ભગવતી લક્ષ્મીએ સર્વ લોકના હિત માટે આમ પૂછ્યું, હે ભગવાન, આપ સમસ્ત લોકના સ્વામી છો, મારા હૃદયમાં એક સંદેહ છે, તેનું નિવારણ કરો. અત્યંત આશ્ચર્યમય મૃત્યુ લોકને, જે પરમ દુર્લભ કર્મભૂમિ છે, તેને લોભ અને મોહરૂપી ગ્રાહે ગળી લીધી છે. ત્યાં કામ અને ક્રોધનો મહાસાગર લહેરાય છે. હે દેવેશ, તે સંસાર સાગરમાંથી જે પ્રકારે મુક્તિ મળી શકે તેવો ઉપાય જણાવો. આ સંસારમાં મારા સંદેહનું નિવારણ કરવા માટે આપના સિવાય બીજો કોઈ વક્તા નથી. દેવીની આ વાત સાંભળીને દેવાદિદેવ ભગવાન જનાર્દને ઘણી પ્રસન્નતા સાથે આ સારભૂત અમૃતમય વચન કહ્યા. દેવી, સમસ્ત તીર્થોમાં શ્રેષ્ઠ પુરુષોત્તમ ક્ષેત્ર વિખ્યાત તીર્થ છે. તે ઘણું જ સુંદર, સુખપૂર્વક સેવન કરવા યોગ્ય, સહજ સાધ્ય તથા ઉત્તમ ફળ આપનારું છે. ત્રણે લોકમાં તેના સમાન કોઈ તીર્થ નથી. દેવેશ્વરી પુરુષોત્તમ તીર્થનું નામ લેવા માત્રથી મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈ જાય છે. તેને બધા દેવતા, દૈત્ય, દાનવ તથા મરીચી વગેરે મુનિઓ પણ સારી રીતે જાણતા નથી. તેને મેં આજ સુધી ગુપ્ત રાખ્યું છે. અત્યારે તે તીર્થના મહિમાનું વર્ણન કરું છું, તમે એકાગ્ર ચિત્તે સાંભળો. દક્ષિણ સમુદ્રના તટ પર જ્યાં એક વડનું મહાન વૃક્ષ ઊભું છે, તે અત્યંત દુર્લભ ક્ષેત્ર છે. તેનો વિસ્તાર 10 યોજનનો છે. તે વટવૃક્ષ કલ્પ અંતે પણ નષ્ટ થતું નથી. તેના દર્શનથી તથા તેની છાયામાં જવા માત્રથી બ્રહ્મહત્યા પણ છૂટી જાય છે. પછી અન્ય પાપોની તો વાત જ ક્યાં છે. જેમણે તેની પરિક્રમા કરી છે તેને મસ્તક નમાયું છે, તેઓ બધા પાપરહિત થઈને ભગવાન વિષ્ણુના ધામમાં પહોંચી ગયા છે. તે વટવૃક્ષની ઉત્તરમાં અને ભગવાન કેશવની દક્ષિણમાં જે બહુ મોટો પ્રાસાદ એટલે કે મંદિર છે, તે ધર્મમય પદ છે. ત્યાં સ્વયં ભગવાનની બનાવેલી પ્રતિમાના દર્શન કરીને મનુષ્ય અનાયાસે જ મારા ધામમાં આવી જાય છે. હે પ્રિય, આ પ્રમાણે સૌ કોઈને વૈકુંઠ ધામમાં જતા જોઈને એક દિવસ ધર્મરાજે મારી પાસે આવ્યા. એક દિવસ ધર્મરાજ મારી પાસે આવ્યા અને મને પ્રણામ કરીને આ પ્રમાણે બોલ્યા. યમરાજે કહ્યું, ભગવાન આપને નમસ્કાર છે. હે દેવ, આપ સંપૂર્ણ લોકના સ્વામી અને સમસ્ત વિશ્વના પાલક છો, આપને નમસ્કાર છે. આપ ક્ષીરસાગરના નિવાસી અને શેષ સૈયા પર શયન કરનારા છો. આપ ક્ષીરસાગરના નિવાસી અને શેષ સૈયા પર શયન કરો છો. આપ સૌથી શ્રેષ્ઠ વરેણ્ય અને વરદાતા છો. સર્વના કરતા હોવા છતાં સ્વયં અકૃત છો. આપને કોઈ બીજાએ બનાવ્યા નથી. આપ પ્રભુ શક્તિથી સંપન્ન સંપૂર્ણ વિશ્વના ઈશ્વર અજન્મ સર્વવ્યાપી સર્વજ્ઞ અને કોઈનાથી પરાસ્ત ન થનારા છો. આપનું શ્રી વિગ્રહ નીલ કમળદળ જેવો શ્યામ છે. નેત્રો ખીલેલા કમળની શોભાને ધારણ કરે છે. આપ સર્વના જ્ઞાતા, નિર્ગુણ, શાંત, જગદાધર, જગદાધાર, જગદાધાર, અવિનાશી, સર્વલોક સ્રષ્ટા તથા સૌને સુખ આપનારા છો. જાણવા યોગ્ય પુરાણ પુરુષ, વ્યક્ત અવ્યક્ત સ્વરૂપ સનાતન પરમેશ્વર, કાર્ય કારણના ઉત્પાદક લોકનાથ અને જગદગુરુ છો. આપનું વૃક્ષ સ્થળ શ્રી વત્સ ચિહ્નથી સુશોભિત છે. આપ વનમાળાથી વિભૂષિત છો. આપ પીળું પિતાંબર ધારણ કરો છો. આપ ચતુર્ભુજ છો. આપ શંખ ચક્ર ગદા હાર કેયુર મુગટ અને અંગદ ધારણ કરો છો. સર્વ લક્ષણોથી સંપન્ન, સમસ્ત ઇન્દ્રિયોથી રહિત, કુટસ્થ, અવિચલ, સૂક્ષ્મ, જ્યોતિ સ્વરૂપ, સનાતન ભાવ અને અભાવથી મુક્ત, વ્યાપક તથા પ્રકૃતિથી પર છો. સૌને સુખ આપનારા આપ સર્વ સમર્થ ઈશ્વર છો. આપ ભગવાન જગન્નાથને હું નમસ્કાર કરું છું. ભગવાન વિષ્ણુ કહે છે, મહાભાગા, યમરાજને હાથ જોડી મસ્તક નમાવીને ઉભા રહેલા જોઈને મેં તેમને સ્તોત્ર કહેવાનું, સ્તુતિ કરવાનું કારણ પૂછ્યું. મહાબાહુ સૂર્યનંદન, તમે સર્વ દેવતાઓમાં શ્રેષ્ઠ છો. તમે મારી આ સ્તુતિ ક્યાં હેતુથી કરી છે, સંક્ષેપમાં કહો. ધર્મરાજ બોલ્યા, ભગવાન આ વિખ્યાત પુરુષોત્તમ તીર્થમાં જે ઇન્દ્રનીલ મણિની બનાવેલી શ્રેષ્ઠ પ્રતિમા છે, તે સર્વ કામનાઓ આપનારી છે. તેના અનન્ય ભાવ તથા શ્રદ્ધાથી દર્શન કરીને બધા મનુષ્ય કામના રહિત થઈને આપના ધામમાં ચાલ્યા જાય છે. તેથી હવે હું મારું કાર્ય કરી શકું એમ નથી. પ્રભુ આપ કૃપા કરીને તે પ્રતિમાને સમેટી લો. ધર્મરાજની આ વાત સાંભળીને મેં તેમને કહ્યું, યમ, હું તે પ્રતિમાને રેતથી ઢાંકી દઉં છું. ત્યાર પછી તે પ્રતિમા ઢાંકી દેવામાં આવી. હવે તેને મનુષ્ય જોઈ શકતા ન હતા. તેને ઢાંકી દીધા પછી મેં યમરાજને દક્ષિણ દિશામાં મોકલી દીધા. બ્રહ્માજી કહે છે, પુરુષોત્તમ તીર્થમાં ઇન્દ્રનીલમય પ્રતિમા લુપ્ત થઈ ગયા બાદ આગળ જતા ત્યાં જે જે બન્યું તે બધું ભગવાન વિષ્ણુએ લક્ષ્મીજીને કહી સંભળાવ્યું. અધ્યાય 26 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.